સ્વામિનારાયણની પાર્ટીમાં ભળવું. તારીખ 5-7 બપોરે ભોજન ગ્રહણ કરી રહેલા સ્વામીશ્રી સમક્ષ છાત્રાલયના વિદ્યાર્થીઓ સ્વાનુભવો વર્ણવવા લાગ્યા. તે ક્રમમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતો એક યુવાન મયુર ટહુક્યો, બાપા, આપ રાજી થઈને જે કહેશો તેનો ત્યાગ કરવા તૈયાર છું. આ સાંભળી ક્ષણવાર એ યુવાન સામું જોઈ સ્વામીશ્રી બોલ્યા, બહારનું ન ખાવાનો નિયમ રાખ. એ નિયમ તો પાળું છું, તો ડિસ્કો ગરબામાં ન જવાનો નિયમ તે પણ પાળું છું, તો ટીવી સિનેમા નહીં જોવાનું તેનો પણ નિયમ છે. હવે સ્વામીશ્રી વિચારી રહ્યા, તેઓએ ઘડીભર સેવેલા એ મૌનમાં તેઓનું કાર્ય બોલી રહ્યું. ચોમેર વિસ્તરેલા વિલાસના વનમાં જોગી જતી જેવા જુવાનો એ સ્વામીશ્રીનું યુગ કાર્ય હતું. તેના નમૂનારૂપ પેલા યુવાનને ઉચ્ચ પાઠ ભણાવતા સ્વામીશ્રીએ જણાવ્યું, ક્રોધ ન આવવા દેવો, ઉગ્ર ન થવું. બ્રહ્મ વિદ્યાની આવી જ એક ઉમદા શીખ આજની સાયમ સભામાં આપી તારીખ 6-7 સાંજે નડિયાદ જવા નીકળેલા સ્વામીશ્રીએ માર્ગમાં આવતા ફાઇન આર્ટ્સ, સિકાર્ટ અને જીસેટ કોલેજના સંકુલો પાવન કર્યા. ત્યારબાદ નડિયાદ પધારેલા તેઓ તારીખ 7-7 સવારે મુલાકાતીઓને મળતા હતા ત્યારે એક યુવકની ઓળખાણ આપતા કોક બોલ્યું, બાપા, આપ એની પર એવી દ્રષ્ટિ કરો કે તે અત્યારે જે રાજકીય પક્ષમાં છે તેમાંથી અમારી પાર્ટીમાં આવી જાય. અહીં આવ્યા છે તો એ સત્સંગી છે, અહીં પાર્ટી નથી. એક જ પાર્ટી, મારા સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એમની પાર્ટીમાં જોડાવાનું છે. બે પાર્ટી હોય તો ઝઘડો થાય. સ્વામિનારાયણની પાર્ટીમાં ભળવું. પક્ષાપક્ષીની પાંખ કાપતા સ્વામીશ્રીએ કહ્યું, તેઓની આ શીખમાં રાજકારણના રંગથી કોઈનું કલ્યાણ ન ખરડાય ખોરવાય તેનું જાણપણું હતું. પીડતાના પાઠ. તારીખ 8-7 રોજ નડિયાદ ખાતે ઠાકોરજીના સુવર્ણતુલા મહોત્સવનું આયોજન થયેલું. માત્ર 5 પહેલા જ નિશ્ચિત થયેલા આ કાર્યક્રમને સફળ કરવા સૌ કમર કસીને મંડેલા. તે સંદર્ભની જ એક વિનંતી કરવા તારીખ 7-7 રાત્રે સ્થાનિક વ્યવસ્થાપક સંત પ્રિયદાસ સ્વામી આવી પહોંચ્યા. તેઓએ સ્વામીશ્રીને સવિનય જણાવ્યું, મારો એક સંકલ્પ છે, સારંગપુર રહેલા સંતોને બોલાવા છે એ જ ને? વાક્ય પૂરું કરતા સ્વામીશ્રી બોલ્યા. તે સાંભળી પેલા સંતે હકારમાં માથું ધૂણાવી જણાવ્યું, ઈચ્છા છે, જો આપ રજા આપો તો. મારી ઈચ્છા જ નથી, આટલો સ્પષ્ટ અભિપ્રાય આપી સ્વામીશ્રીએ ઉમેર્યું, આમંત્રણ આપવું ને બોલાવવા એ ગ્રહસ્થનો વ્યવહાર છે, આપણે સાધુ છીએ, સાધુનો વ્યવહાર જુદો હોય, આવો સંકલ્પ કરવો નહીં. અહીં આટલા બધા સંતો છે તે શું ઓછા છે? માટે જ્ઞાન સમજો ને પ્રેમ મૂકો. સ્વામીશ્રી સાધુતાની સરહદમાં રહીને વ્યવહાર ચલાવતા, તેથી તેઓ પાસે આત્મીયતાની સાથે અનુશાસનની વાત જોવા મળતી. તારીખ 8-7 રાત્રે પણ જાગૃતિનો એક ઝબકારો વેરતા તેઓએ કહ્યું, આપણે દેહભાવ છોડવાનો છે. મહારાજે કહ્યું ને કે આપણે દેહ નથી, આત્મા છીએ એમ માનો તો તમને મારે બોલાવવા પણ ન પડે, સાચવવા ન પડે, આની જોડે ફાવે આની જોડે ન ફાવે એવું ન રહે. આ ત્યાગવલ્લભ સ્વામી બેઠા છે, કોઈ બોલે વઢે, માન થાય અપમાન થાય તોય કંઈ નહીં, એવા થઈ જાય તો કાંઈ પંચાત ન રહે. આ તો મને પેલાએ આમ કહ્યું તેમ કહ્યું, હું ભંડારમાં નથી જવાનો, હું પૂજામાં નથી જવાનો. સમજ્યા બધા? પીડતાના આ પાઠ ભણાવતા સ્વામીશ્રી તારીખ 9-7 સવારે વરતાલ અને પાડગોલ થઈને મેળાવ આવી પહોંચ્યા. પ્રેમના કાયદાની કલમો. મેળાવમાં તારીખ 9-7 સાંજે સભા બાદ મંદિરે પધારેલા સ્વામીશ્રીની સ્થિતિ જાણે મુખડો નિરખી મોહી રહ્યા રે, ઉલટ અંગના માયની બની રહી. એ જ અવસ્થામાં તેઓ મધ્યખંડમાં દર્શન કરી સહજ ભાવે બોલવા લાગ્યા, મૂર્તિ બહુ સરસ છે, શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પણ પાગમાં તો સારી લાગે જ છે, પણ પાગ વગરે દર્શન બહુ સારા લાગે છે. સિંહાસન તો તમારે છાતી ઠરી જાય એવા છે, દર્શન કર્યા જ કરીએ. આ પ્રેમભાવથી મેળાવને મેવા જમાડી સ્વામીશ્રી તારીખ 10-7 રોજ પેટલાદ થઈને બોરસદ પધાર્યા. અત્રે અક્ષરવાસી શ્રી બાબુભાઈ પટેલના ઘેર ઉતરેલા તેઓ નગરના અશોક પાર્ક ખાતે પારાયણનો લાભ આપવા માંડ્યા. તે દરમિયાન તારીખ 12-7 રોજ શહેરના જલારામ મંદિરે પધારેલા તેઓએ અહીં પ્રત્યેક ખંડની મૂર્તિઓને ચાંદલા કરી પુષ્પો ચઢાવ્યા. ત્યારબાદ આજની રાત્રે ભોજન લેવા બિરાજેલા સ્વામીશ્રી છેલ્લા 2 દિવસથી પારાયણના પ્રારંભે થતા પૂજનના સંદર્ભમાં બોલવા લાગ્યા. વિધિ કરાવનારાએ અગાઉથી બધી તૈયારી કરી રાખવી. આપણે જાણીએ 2 ફૂલા મૂકી દીધા, પાણી છાંટી દઈએ એટલે પત્યું, પણ આવું પારાયણ હોય ત્યારે બાજોટ, દીવો, નાડાછડી, ચંદન, અબીર, ગુલાલ, કંકુ વગેરે તૈયારી કરવી જોઈએ. આવા મહંત સ્વામી ત્યાગવલ્લભ સ્વામી તરફ નિર્દેશ કરતા આવા સદગુરુ હોય તેમને બેસાડવા જોઈએ, તે કાંડા બાંધે, ચાંદલા કરે, પણ આય વિધિ કરાવનાર કાંઈ સમજે નહીં, બધા જાનૈયા થઈને આવેલા. કોઈ પણ સેવામાં સત્સંગીને સંતોષ થાય એ સ્વામીશ્રીનો મુદ્રાલેખ રહેતો, તેથી તેમાં આવતી ચૂક તેઓને ખટકતી, તે નિવારવા તેઓ સંબંધિત સૌને આજે દિશા ચીંધી રહેલા. ત્યાં જ કોક બોલ્યું, ઘણા એવા હોય કે સૂચના પૂરી સમજ્યા વગર દોટ મૂકે, હા તમે એને સોંપો તો લાલીને બદલે પાલીને પૈણાવી આવે. હસતા હસતા સ્વામીશ્રીએ ટાપશી પૂરી. તે વખતે તેઓનો ચોકસાઈનો આગ્રહ જોઈ એક સંતે અહોભાવ ઉચ્ચાર્યો કે કોઈ પણ જવાબદારીમાં પરોવાઈ જઈએ તો જ કામ થાય, તે આપના જીવનમાં જોવા મળે છે. જોગી મહારાજની એવી બહુ ટ્રેનિંગ, જમાડવાનું, સુવાનું, ઉતારાનું, પાણીનું બધું પૂછાવે, એમાંથી આ ટ્રેનિંગ મળી. આ રીતે પોતાના કૌશલ્યનો કળશ ગુરુચરણે ઢોળી સ્વામીશ્રીએ ઉમેર્યું, આપણે તો સત્સંગ કરાવવો છે, હરિભક્તના જીવમાં બધું સમજાવવું છે, એટલે બોલાવવા ચલાવવા પડે. આપણે પ્રેમનો કાયદો છે, ખટકાવાળો હોય તેને એક વખત કહ્યું હોય પછી બહુ કહેવું ન પડે, ખટકો ન હોય તેને થાય છે એમ રહે. આપણે સમયામાં ઘણી વખત વાત કરીએ છીએ ને કે ભાઈ તમારા ડિસ્ટ્રિક્ટમાંથી જે હરિભક્તો આવ્યા હોય એનો ખ્યાલ રાખો, તેનો ઉતારો, જમવાનું વગેરે જોઈ લેવું. આપણે ઘણા વખત કહ્યું એથી હવે થોડું રાગે પડ્યું છે, પણ હજુ કેટલાક એવા હોય કે આને કહ્યું એટલે એણે કરવાનું, એની જોડે ફરતો હોય એને એની કશી ચિંતા ન હોય, સગવડ થાય છે પણ સગવડ પ્રમાણે પાછું કામ ન કરે. પ્રેમના કાયદાની આ કલમો શીખવાડતા સ્વામીશ્રીના આજના વાળુમાં ભોજનના કોળિયા કરતા ભક્તની કાળજીની મહત્તા અધિક વર્તાતી રહી. કેદી ન ચળે ધર્મથી મતી. બોરસદમાં તારીખ 13-7 સવારે યોજાયેલા પારાયણની પૂર્ણાહુતિના પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત હતા. તેઓને પોતાના ઉતારે મળેલા સ્વામીશ્રી જ્યારે અલ્પાહાર લેવા આગ્રહ કર્યો ત્યારે આ પ્રધાને વિનમ્રતાપૂર્વક જણાવ્યું, સ્વામીજી આપના દર્શનથી મને હવે ભૂખ ટળી ગઈ, આપના આશીર્વાદ છે તો બધું જ છે. છતાં સ્વામીશ્રીની લાગણી જોઈ ઉકાળા પાણી માટે સંમત થયેલા તેઓ રસોડા તરફ ગયા અને સ્વામીશ્રી શૌચ સ્નાન માટે પધાર્યા. પરંતુ તેઓએ થોડી વારે બાથરૂમમાંથી સેવક દ્વારા કહેવડાવ્યું કે મંત્રીની સાથેના ડ્રાઈવરને ચા પાણી કરાવવાનું રહી ન જાય. આ સમતા અને મમતા સાથે પારાયણ પૂર્ણ કર્યા બાદ બોરસદથી બોચાસણ પધારેલા સ્વામીશ્રી અહીં તારીખ 18/7 સવારે મંદિરમાં દર્શન કરતા કરતા હનુમાનજી અને ગણપતિજીના દેરે આવ્યા. અત્રે એક વિડીયોગ્રાફર ફિલ્મ લેવા સજ્જ થઈને ઊભેલો, પરંતુ ત્યાંથી ફિલ્માંકન કરવામાં સ્વામીશ્રીની પાછળ સ્ત્રીઓ પણ વિડીયોમાં આવે તેમ હતું. મર્યાદાના આગ્રહી સ્વામીશ્રીને આ બાબત ખટકતા તેઓએ વિડીયોગ્રાફરને સૂચવ્યું, તું આ બાજુ આવતો રહે, તારે ફોટા ફિલ્મ લેતી વખતે જોઈ લેવાનું કે પાછળ મહિલા ન આવવા જોઈએ. કોઈ પણ સંતના ફોટા લે ત્યારે પણ એ ધ્યાનમાં રાખવાનું, ફોટામાં એ જરાય આવવું ન જોઈએ. ધર્મપાલન બાબતે સ્વામીશ્રીની ખટક ખૂબ જ સૂક્ષ્મ રહેતી એવી ચીવટ તેઓને કથા વાર્તા માટે. તેથી આજની સાંજે સભામંડપમાં ભ્રમણ કર્યા પછી ઉતારે જતા પૂર્વે તેઓએ વ્યવસ્થાપક સંતને ટકોર કરી કે સાંજે કેમ કથા થતી નથી, આટલા માણસો આંટા મારે છે તો કથા રાખવી જોઈએ ને. 5 દિવસના નિરીક્ષણ બાદ આવેલું સ્વામીશ્રીનું આ સૂચન તરત જ અમલમાં મુકાયું.